માટે, પણ ફરજિયાત છૂટકો જ નથી માટે અંદર શ્રદ્ધા સામાન્ય રીતે જોવા મળે છે કે હિન્દુઓ આફત કે હિન્દુઓ ધર્મ આફત કે મુશ્કેલી ગયા તેનો સામનો કરવા જેવી સુવિધા દાખવતા નથી, એ બધું આપડે વાત ભૂલ કાઢીએ, પણ એ એમની ફરજિયાત એવું છે કે કરી શકે, ફેરફાર કરી શકવાના નથી. એટલે એમને ખરાબ લાગે છે, પણ શું કરે શું અત્યારે ઉપાય ના રહ્યો ને, એવું થોડું આપણને લાગે છે કે સરકમ થાય હેવિડન્સ માં આવી ગયા છે આ લોકો. કોઈ માણસ એવો જન્મ નથી કે શક્તિ હોય તેની ભૂલ કાઢીએ, ભૂલ કાઢવા જેવી નથી, પણ ખબરદાર જેવું છે કે આ ભૂલ થઈ રહી છે એવું આપણે સમજી શકીએ. શું તમારે કેવું બરોબર છે, આપણે સજાગ કરવા પડશે. ના એ બરોબર છે, પણ એ બધા ધર્મગુરુઓ બહુ ઊંચી જાતના હોવા દે, પ્યોર હોવા દે, પ્યોરિટી જોઈએ. આ તો બધા વેપારી ધર્મગુરુઓ, વેપારી માણસો આપણે બધા એને સારો રસ્તો બતાવે નહીં, કારણ પોતે સારો રસ્તો ના હોય. સંતો અને ધર્મગુરુ વચ્ચે તો ભાવ થતો હતો, સંતો અને ધર્મગુરુ. સંત એનું નામ કહેવાય કે જે પારકા માટે જ જીતા હોય, લોકોના સુખ ને માટે જ પોતે જીતા હોય, લોકોના સુખમાં જ પોતાનું સુખ માનેલું હોય, એ પોતે પોતાની જાત માટે જીતા હોય તો લોકોનું કેમ સુખ થાય, એના માટે જીએ એમનો સંત કહેવાય. શું કહ્યું? અને ધર્મગુરુ વાળા ઉભા કરશે, અમારો વાળો વાળો વાળો દરેક વાળા ઉભા કરી અને પૈસા ઉત્પન્ન કરવાનું સાધન કરશે, વેપાર બિઝનેસ. એ નાના નાના નવા ધર્મો ચાલે એટલે હિન્દુ ધર્મ વિભાજન થઈ જાય છે, એટલે બહુ મુખ્ય ધર્મ ઉડી ગયો છે લગભગ. આમાંથી તમે આટલા ચાર પ્રશ્નો માંથી જે કહે છે કઈ કાચા છે ફરી વાતચીત કરવા, પછી પાંચમો અક્રમ વિદ્યા અંગે થોડી સંતો અને ધર્મ ગુરુ વચ્ચે શું તફાવત? ઘણા સંતો ના નામના નાના નાના ધર્મ ચાલે છે, અને જો આમ ત્યાં ચાલુ જ રહેશે તો મુખ્ય હિન્દુ ધર્મ વિભાજન થઈ આ મુખ્ય ધર્મ બની જશે. લોકો ને કારણ કે કે મારા છોકરા ને છોકરો થાય એટલે આવું કહે. બીજી બધી ગામે તો લાલતું છે ને, તે લાલતું હોય તો ધર્મ પૂર્વ બધા લાલતું થાય. પબ્લિક દ્રષ્ટિ થઈ જાય ને તો બહુ સારું ચાલે. બધા લાલતું હશે કે નહીં હોય, લોકો જાત જાત ની લાલતું. જગત માં જે બધું જ્ઞાન ચાલી રહ્યું છે, જે સમજણ ચાલી રહી છે, એ બધી લૌકિક સમજણ છે. કેવી છે? લૌકિક. એ લૌકિક સમજણ ના આધારે આપણને શાંતિ થાય નહીં. પૂરેપૂરી સંપૂર્ણ શાંતિ ક્યારે થાય? એ અલૌકિક વાત જાય ત્યારે. અલૌકિક આપડે પૂછીએ કે આ જગત કોને બનાવ્યું છે? બધા ધર્મ ગુરુઓ સાંતો બધા કે ભગવાન બનાવ્યું. બધા એક મતે કહી દે ભગવાન બનાવ્યું. ક્રાઇસ્ટ કહી દે ભગવાન બનાવ્યું. અને અલૌકિક માં પૂછવા જઈએ કે ખરેખર વાસ્તવિક શું છે આ જગત? ખરેખર ભગવાન બનાવ્યું છે? ના, ભગવાન બનાવ્યું નથી. ધી વર્લ્ડ ઇઝ ધી ડલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ આર એવિડન્સ. વોટ ઇઝ ગોડ? વેરી ગુડ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ગોડ? ગોડ ની વ્યાખ્યા શું છે? ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. અને એમ જે વસ્તુઓ છે એમાં ક્રિએશન માં ભગવાન નથી. હવે હું ઈશ્વર ને બીજી રીતે સમજો છું. એમ કે છે હું ઈશ્વર ને જુદી રીતે સમજો છું કે આ વિશ્વ માં એક શક્તિ છે. એ શક્તિ આ વિશ્વ નું નિર્માણ કરે છે. It governs the whole universe. When that shakti becomes angry for five mankind, then the natural calamity comes on the people, human race, on the globe, such as earthling, lightning, thunderstorms, earthquakes. This shakti akha vishwa ne govern kare chhe, chalave, sanchalan kare chhe. અને એ શક્તિ જયારે કોપાયમાન થાય ત્યારે કુદરત વિપરે છે અને પ્રકોપ થાય, ધરતીકંપ થાય. એ શક્તિ કોપાયમાન થાય એટલે ગુસ્સા વાળી શક્તિ કરી. એમ કે છે કે હું એવું માનું છું કે એવો એક કોઈ પાવર છે એ આ બધું ગવન કરે છે. આ માન્યતા ને લૌકિક બધી કહેવાય. હવે અલૌકિક જો તમારે વાત જાણવી હોય તો હું એ વાત શરૂ કરું. આ બધી લૌકિક છે. દરેક માણસો લૌકિક અને સાબે કરવા સાયન્ટિસ્ટ બહુ બેફલ કરી કંટ્રોલ બેફલ થઈ ગયા. કારણે ગોડ બાબતે પ્રાર્થના પ્રયાસ કર્યા મંદિરે ભગવાન અંદર ફ્લક્ચ્યુએશન એ મંદિરે. આ શક્તિ ને આ શક્તિ ઉપર કાબુ મેળવવા લોકો એ બહુ પ્રયત્નો કર્યો પણ એના ઉપર કોઈ વિજય મેળવી શક્યો નહીં. એટલે પછી એને ભગવાન કહી અને એને માટે પ્રાર્થના કરવા માંડી અને વિજયવા પ્રયત્નો કરવા. એ શક્તિ ને વિજયમાં માણસ લાચાર પરિસ્થિતિમાં પ્રાર્થના કરવા આજીજી કરવા માટે પછી એમને શક્તિ ને સમજાવી શું છે? સ્ટોન એ જતો તારાના ઇમેજ કર્યા સ્ટોન્સમાં, થિંકિંગ ડેવલપ થયું તારાના પિક્ચર્સ બનાવ્યા. અને આજે સાયન્સિસ્ટ તો હું આપણે બધા જમા દીધા. આપણું ચાલે તો યુ આર ટ્રાઇંગ ટુ કંટ્રોલ ધેટ ગોડ એન્ડ ધેટ શક્તિ. એ આપણે લાચાર પરિસ્થિતિમાં છે ત્યારે આપણે આજે બી કહીએ છીએ કે ભાઈ નોકરી આપો એ ભગવાન મને બી કહું છું. અધરવાઇઝ બી કામ બંધ એવું છે ને. આપનું નામ શું છે? મને કોણ? જસભાઈ. જસભાઈ મારા ભત્રીજી. અરે નિરુદન, માણસ માણસ એક સેન્ટ પણ જાણતો નથી અલૌકિક ની વાત. હું નામ નથી, સમાજે મને આ નામ આપ્યું છે. સમાજે તમને ઓળખવા મારે નામ આપ્યું છે, પણ તમે ખરેખર કોણ છો? આત્મા નું સર્જન છું. ના સર્જન હોય તો તમે સર્જન કરી નાખો. મારે વિસર્જન મારે હજાર વર્ષ જીવવું છે. અમારા કાકા થાય બાલુભી ના ભાઈ થાય, ચોથી પેઢી એક ભાઈ થાય બાલુભાઈ ના. પેલા આફ્રિકામાં હતા અને મેજિસ્ટ્રેટ હતા. પછી વસ્તુ માં વિચાર થઈને રહેલા અહિયાં એમને દીકરા રહે છે તે આવ્યા છે. મારું ક્યારે વાસ્તવિકતા જાણવી પડશે. એક આવો ઉષ્ફળ વાસ્તવિક જ્ઞાન નથી અને આ વિકલ્પો જ સત્ય માની રહ્યો. વિકલ્પ ની બહાર છે ત્યારે સત્ય નો અવશ બહાર પડશે. વિકલ્પો ની બહાર છે વિકલ્પો આમ નહીં હોય. આમ તે બુદ્ધિ જનતા પથારી પથારી ગયા. બુદ્ધિ ગુજે છે એટલે તમે કોણ છો શુદ્ધ સમજો ને ખરેખર રિયલિસ્ટિક કોણ છે તમે? એટલું સમજો બહુ થી હું આત્મા છું. માઉસ અને લોહીનું બનેલું પાણી છું. આત્મા છું માઉસ અને લોહીનું. ખરેખર તમે પોતે જ ભગવાન છો પણ તમને પોતાના પદ ની ખબર નથી એટલે તમે તમે આ બીજો પદ વિકલ્પ કર્યા કરું. આમ છું તેમ છું માણસ હોય ત્યાં કેવું છે મને રિયલાઇઝ કરી આપો. એ બુદ્ધિ થી રિયલાઇઝ થઈ છે કે નહીં? મારા બુદ્ધિ છે ને. બુદ્ધિ એટલે બુદ્ધિ એટલે આપે છે તે બુદ્ધિ વગર ને કોઈ માણસ મળી આવે આપણને એટલે એ તમને ખબર આપી કોઈ બુદ્ધિ વગર ના મળ્યું હોય તો બાર તમારા ધંધા કરવામાં છે એટલે મળી આવે. બુદ્ધિ વગર હિન્દુસ્તાન દુનિયા કેટલા છે? મારા જેવા ઘણા છે. મારા જેવા ઘણા છે. મારા જેવા ઘણા છે એમ કે એ તો જડ બુદ્ધિ ના બુદ્ધિ વાળા કયા પણ બુદ્ધિ જ નથી તો જડતા. તમારે ભગવાન થવું હોય આ વિધાઉટ માય ગોડ ભગવાન જોડે મારે દુશ્મન આવડશે એ જો મને બોલાવ મારે એની જોડે લડાઈ થઈ જાય ભગવાન જુદા નહીં તારે તમે ભગવાન ની જોડે ભાઈબંધી બાજુ બોલાવે એમ કે છે હું ભગવાન જોડે ભાઈબંધી બાંધું તો મને ભગવાન બોલાવી લે ને એટલે હું એની જોડે ભાઈબંધી કરતો જ નથી એની જોડે ભગવાન ભગવાન ને જોઈ શકે આમ દેન પર્સન ભગવાન તમારા પ્રશ્ન અજ્ઞાનતાથી ઘણા ઉદભવે છે એમ કે છે કે હું ભગવાન ને બહુ જ બઉ જ માનનારો હતો કે છે અને હજી છું અને અજ્ઞાનતાથી અમુક પ્રશ્નો બધા ઉભા થાય છે એ વિકલ્પો કે અજ્ઞાનતા ના કહેવાય વિકલ્પો કે બુદ્ધિ ને વિકલ્પો બુદ્ધિ બુદ્ધિ ઉભરાય તારા શબ્દો નીકળે બધા મારા બુદ્ધિ જતી નથી બિલકુલ ટાઈમ પર બુદ્ધિ નથી મારા એટલે મારે કઈ શું કરશે હું એવું નહીં કબૂલ કરું કોઈ પણ ગુરુ મહારાજ ને જેમ કહ્યો તમે બુદ્ધિ ખાઈ થાય મહારાજ ની કોઈ બુદ્ધિ થાય છે જ નહીં એવું બધા કે છે આ એકલો મારા બુદ્ધિ ને ધ્યાન રહે નથી એટલે અથવા જે વાત શીખેલી શકું અમારી પાસે જ્ઞાન છે પણ બુદ્ધિ નથી બુદ્ધિ અને બિગિનિંગ એન્ડ એન્ડ વાળી હોય અને જ્ઞાન બિગિનિંગ લેસ એન્ડ લેસ હોય જ્ઞાન અને બુદ્ધિ ની વચ્ચે સેપરેટ કરનારી બહુ ધીરી લાઈન છે એ ગુસ્સે જ છે સેપરેટ કરનારી સભા ની જાળી રાખ્યા હું મારા સમજાય એવી કે અહંકારી જ્ઞાન આખા જગત નું જ્ઞાન જાણતો હોય અને તે પણ અહંકારી છે એ બુદ્ધિ અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન જ્ઞાન અને બુદ્ધિ નો તફાવત આમ કર્યું એ તો ખોટું છે રિહર્સલ થઈ ગયેલું છે આ તો આ જેટલું તમે આ ગોળું અવતાર નું કર્યું ને એ રિહર્સલ છે આપણું એટલે આ દુનિયા બધી ત્યારે થવાથી તમારે જેવી છે The world is the puzzle itself. God has not filled this world at all. Mane Christ na bada emna scientist bada malaya te logo ke che God is creator evo mare Christ che kari che mane Christ is correct God is correct creator is correct by Christian viewpoint by Indian viewpoint by Muslim viewpoint not by fact by fact only scientific circumstantial evidence there એ તો લાગે છે ઈશ્વર માં નહીં માનનારા પણ ઈશ્વર ને માને છે અને પુરાવે છે કે એક્સપેરિમેન્ટ કરે છે તો દેખી ની થાપ થઈ જાય આ બાપર બોલી પ્લીઝ તું શું બોલી તું જે શક્તિ જે સ્પોર્ટ નહીં એ શક્તિ ને ભારે તો જયારે હારી જાય છે બસ રહો કોને આધારે એ શક્તિ ના આધારે કે જેના તો ઈશ્વર થઈ જાય શક્તિ ને સમજાવી કેવી રીતે લોકો ને સામાન્ય માણસ એમ કે છે કે લોકો જયારે પદ્ધતિ એ થઈ જાય છે ત્યાર પછી જે નથી માનતા ભગવાન એ પાછા માને છે. એ પોતે કબૂલ ના કરે પણ માને તો ખરા જ છે. મદદ કર્યો હોય ને તાર કોઈ ને ગોઠે ને પાસે તાળો પડી જાય ને એ તાર ગોદા લાગે ને એ બાબા. મોટા મોટા હાથી ગોઠે છે માણસ શું બધું એટલે આ ભગવાન ની વસ્તુ શું છે કે મારે આ બહાર જવું ને કોઈ પૂછે કે હુ ઇઝ ધી ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ સર મારે કહેવું પડે ગોડ ઇઝ ક્રિએટર. એનું શું કારણ છે કે ગોડ ઇઝ ગ્રેટ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ not by real viewpoint. By real viewpoint, God is not created of this world at all. Only scientific circumstances, evidence, and vijnan thibu thailu se. And though creator hoi, na scientific will kuchu, ye creator se un correct se manu, to kyaare dharm thayu, eke? Taka kyaare kare, tarik ni kodhi khabar nati, taro kukwan kriye, kriye thayu se gharu, taka a beginning thayu yalu se, taka beginning thayu yalu aanda ave, so thayu. Apna sastra mo Vishnu Shiv ne bamba, લોકો ને ફેસિલિટી થાય એટલા માટે લોકો ચોટી પડ્યા ને એની મૂર્તિ આવું બનાવી. અત્યારે તમે એનું આધાર જોતો હોય તો ગીતા એ વાંચવા માટે પુસ્તક છે એને નિરંતર પુસ્તક લઈ ગયું. આપણે હેલ્પ લઈ જઈએ પુસ્તક ના એ ના કરવું જોઈએ બધી ગીતાની મૂર્તિ બનાવી દે પુસ્તક વાત બધું દિલું ભાઈ પછી આ બ્રહ્મા વિષ્ણુ મહેશ નું શું છે ખરેખર આપણા દેશમાં રાત દીકને કપ એ બધા ત્રિગુણ આપણા દેશમાં ત્રિગુણ હોય અને અહીં આ લોકોને ત્રિગુણ ના હોય આપણી બધી પ્રગતિ ત્રિગુણ વાળી હોય વાત કેટલી કપની હોય એટલે વાત નો દેવ કોણ વાત ને કંટ્રોલ કરનારો દેવ કોણ વિષ્ણુ કપને કંટ્રોલ કરનારો કોણ શિવ અને પિતને કંટ્રોલ કરનારો કોણ જગદંબા એ તેને કંટ્રોલ કરવા માટે બધા દેવો સ્થાપન કરી કે જેની આ પ્રગતિ હોય તેને આ રીતે તમે કરજો તો આ પ્રગતિ ધીમે ધીમે કંટ્રોલ કરશે. એટલે આ બધી ગોઠવણી બહુ સારી થાય વૈજ્ઞાનિક રીતે થતી હતી આ ગોઠવણી ત્યારે તો કઈ સાચું પાસે કારણ કે બ્રહ્મા વિષ્ણુ કરે એની મા છે અને બાપ છે બધું એવું હાથું જ માની ચાલો કઈ એક્સેપ્ટ તો આ લાઈફ આવી શી રીતે પૃથ્વી પર ઇન્સેક્ટ થી મળીને એનિમલ સુધી એમ કે છે તો કે લાઈફ આવી પૃથ્વી ઉપર કઈ રીતે આવી અને આના નાના જીવ જંતુ થી લઈને તે મોટા મનુષ્યો આ બધું હાથીઓ ને પ્રાણી આ બધું કઈ રીતે ઉત્પન્ન થયું જરૂર નથી. આ તો આ વર્લ્ડ શેનું બનેલું છે અનાદિ તત્વ નું બનેલું છે. અનાદિ તત્વ એટલે શું કે પરમેનન્ટ તત્વ સનાતન તત્વ નું બનેલું છે. એટલે સનાતન જીવ ને કોઈ બનાવવાની હોય ની વસ્તુ નથી. સનાતન ચીજ ને કોઈ દેહ હોય શકે નહીં એટલે આ સનાતન વસ્તુ આ જગત બનેલું છે અને સત તત્વ છે એ સતત્વ નું સંસરણ થઈ રહ્યું છે નિરંતર પરિવર્તન થઈ રહ્યું છે. તેમાંથી અવસ્થાઓ ઉભી થાય છે ત્યાં લોકોને અવસ્થામાં દેખાય છે એ અવસ્થાઓમાં તો વિનાશી છે. કેવી છે ઉત્પન્ન થાય છે વિનાશ થાય ઉત્પન્ન થાય છે વિનાશ અને તત્વ તરીકે કાયમ રહે છે. જે રીતે આ જગત ચાલ્યા કરે છે જ્યાં સુધી દ્રષ્ટિ બદલાય નહીં ત્યાં સુધી માણસ એનો ખ્યાલ આવે નહી. જે મૂળ તત્વ ને જોઈ શકે છે અને અવસ્થાઓ ને જોઈ શકે છે એ ભેદ પાડી શકે. જ્ઞાતા દ્રષ્ટા અને જ્ઞેય અને દ્રષ્ટિ ને જયારે સમજી શકે ત્યારે આનો કેળા જેવડો આવે તમારે જેવડો આવે તો કરી આપીશ તમારે પછી તમારે ચિંતા થાય મારી મારી મારી જવાબદારી નારિયેળ બધો પડે ભાઈ ને એટલે હું તમને કાયમ નું જીવન આપું પરમેનન્ટ લાઈફ. મારી ઈચ્છા તો શું કરવા તો ભગવાન તમે શું કરવું કે મારે છે ને મારે પણ કરો મારે મરવું ના હોય ને મરણ આવે તો મારે શું કરવું? ભગવાન સામે કેસ કરવો? ના ના, કેસ નહીં કરવાનો. તમારે મરવું જ નહીં કરે. પછી હું તમને એવું પાછા, તમે બધા જ કહે છે આવું અમારે મરવાનું ના આવે. તમે પોતે એક્સેપ્ટ કરી દેશો તો તો બહુ સારું. ક્રમિક જ્ઞાન આ બધા ધર્મ ક્રમિક થયેલા ચડી કોઈ ચંદ્રગુણ તો મળી આવે. માણસ માટે બંધ થાય તો પછી થઈ જાય. પણ પછી કોઈ એવો માણસ આવે કઈ દર્શાવી કરે કેન્ટીન છે આવો તો પાછું આવી જાય તો પછી નહીં પહોંચે. ક્રમ નહીં, ત્યારે કમિક બાર બધો અપડેટ થઈ જાય છે ત્યારે આ નીકળે છે. અને હું તો નિમિત પચાસ 1000 માણસો આલા પામ્યા છે. બહુ સુંદર સાથે મળ્યો ક્યાંથી ઓળખો? ભત્રીજી થાય. દાદા ભત્રીજી થાય એટલે ઓળખે ને? ફાધર મારે ખૂબ કઠિન થાય. બાલુભાઈ મને હતી મને કે દયાની થઈ ગઈ છે, ડોક્ટર થઈ ગઈ છે એને તાર પાસે રાખો કે છે. મેં કહ્યું ભાઈ તારા જો સેવા કરવા ભારે પડતી હોય તો તારે જયારે દેવો ત્યારે મને કહેજે. કે ના વખત મારી નાખો તો એવું દઈ નહીં આવે. ગયા ચાલો બધા બધા જે પૂછો પૂછો બધા બીજો જયારે કઈ જે પૂછો પૂછો બધા ખુલાસા થાય. બાકી પણ થવું હોય તો કોઈ કરતા નથી. તમને કયા નું કામ છે? ડાક્ટર કોને કર્યા? એક્ચ્યુઅલી બેઝિકલી પોતાનો ઇન્ટરેસ્ટ એ કે છે મુખ્ય પોતાનો ઇન્ટરેસ્ટ પોતે કોણ તને કોણ? તમારો શું જવાબ એવી રીતના તમે પૂછો તો શું જવાબ આપો? આ પ્રશ્ન નો આપ શું જવાબ આપો? કોણ છે તે કોણ છે? આ ભમરે ફરતો હોય ને ક્યાંક હું ભરું છું તો તમે હજુ ના આવે. સંજોગો ભેગા થયા દસ નહી થતા દસ થયા તમે ડાક્ટર થયા મને કે તમે થતા આપણને જ્ઞાની કેવી થયા બધી બંધ નહીં થયા કરી શું કહ્યું અસંજોગો ભેગા થયા એમ થઈ ગયું માણસ ને સંદાસ જવાની શક્તિ કૃષ્ણ ભગવાન ને નથી મારી ના નથી મારે નથી ડાક્ટર બધા મેં કહ્યું તો ડાક્ટર ઉઠાય ત્યાં ખાવા એમ પછી બધા એટક છે ત્યારે ખબર પડશે એટલે ખોટું ઇક્વેશન કરેલું શું જેવાથી ભાષા કરવામાં આવતા નથી જેવાથી ભાષા બધી બોલ નથી ખોટું ઇક્વેશન હું આમ છું તેમ છું શક્તિ નથી રાખવું કરાય તો તમને મને લોકો શું કે તમે બે કલાકો મુક્તિ આપો છો માણસ ને અરે હું મુક્તિ આપતો હોય તો તમે દરેક ના આપી શકું કઈક ના એવું નથી એમ નથી એવિડન્સ એટલે મારી શક્તિ નથી શું કરું આપ સૌ હોય ને તમારા સંજોગો મારા સંજોગો બધા ભેગા થાય ત્યારે કાર્ય થાય ને એમ થાય તમે સમજાય ને આ સંજોગો તમે ડાક્ટર બધા જાય તો ના માટે સંજોગો બધું કામ કરી રહ્યું હવે તમારે નિયમ ગમે એવા આપણે સંજોગો હોઈએ પણ આપણો ભાવ જાગતો રાખવો જોઈએ દરેક માણસે કે કોઈ જીને દુઃખ ન હો એવો આટલો ભાવ રાખીને પછી બીજા કામ કરવા જોઈએ કોઈ જીવને ચિંતિત માત્ર દુઃખ ન હો શું કહ્યું કોઈ આપણે દુઃખ આપી જાય એ કોઈ કોઈ કાયદાના આધાર જ છે કે ધપ્પો નથી આપી ગયા પણ આપણે ના આપીએ ત્યાંથી આપણે બંધ કરીશું આપણે દુઃખ આપવાનું બંધ કરીશું ત્યારથી આપણે માટે રસ્તો મોકળો થઈ જશે ક્લિયર થઈ જશે બરાબર ને આપણે લાગ્યું પડે કે આપણે રસ્તો ક્લિયર કરવો હોય તો દુઃખ તમને ગમતું જ નથી જે ગમતું ના હોય તે બીજાને નહીં આપો અને તમે શું ગમે છે બીજાને સુખ આપો બીજાને સુખ આપશે એટલે તમે સુખ જ મર્યા કરશે બીજાને દુઃખ આપશે તો તમે દુઃખ જ મર્યા કરશે માટે તમારે સમજી લેવું કોઈ દુઃખ આપવા આવે તો એને કહી દેવું કે ભાઈ આવું જમે કે ભાઈ સારું ફરી જશે આપણે રાજી ક્લિયર એટલે ચાપી મોકલું હાથ અપમાન કરે બે વખત અપમાન કરે તો આપણે ગમતું નથી તો પછી પાંચ વખત આપડે પાંચ ગાળો એને દઈએ તો ફરી પછી ફરી પાંચ પાંચ આપવા આવશે એના કરતા બંધ જ વ્યવહાર કે ના બંધ એટલે ફરી ન ગમતો હોય ફરી બંધ કરો અને બંધ થઈ ગયા છે હું બંધ બેઠો છું મને કોઈ ડિફિકલ્ટી આવે નહીં કારણ પોતે એ મતમાં જ નથી મને ગાળો રહે કે મને ધોલ મારે નહીં તો હું આશીર્વાદ આપું શું કહ્યું જો રસ્તો સંતો બધા એવું જ હોય ના પણ માર્ગ ક્લિયર કરવો હોય તો આ રસ્તો છે માર્ગમાં ભૂસાળ ઉભો કરવો હોય તો તમે બધા માટે ગુજ કરવા એટલે કુદરત નો કાયદો એ છે કે ભોગવે એની ભૂલ છે જે ભોગવે જેને જે વખતે દુઃખ પડે એ વખતે પોતાના જ ભૂલથી પડે છે એમાં દુઃખ લેનારનો દોષ નથી એ તો નિવેદ છે એટલે કોઈ સાસુ વહુને દુઃખ દેતી હોય તો વહુ કહે છે સાસુ ને દોષ કરે છે ખોટી વાત છે એ પોતાનો દોષ છે સાસુ નિવેદ મળી ગયો છે બીજી વખત બીજા લોકો કેમ સાસુ એવી નહીં મળતી પર્ટિક્યુલર આત્મા છે તો દીકરો થઈને કેમ આવે છે વાઈફ થઈને કેમ આવે છે કયા કારણ થી આ બધા આવી રીતે ભેગા થાય છે આત્માનું કઈ એવું ભાગ છે કે જેથી કરીને આ બધા આવા બધા આ ભેગા થાય છે એનું શું કારણ છે ધ્યાન ઉપર છે બીજા અમુક જાત પાંચ જાનવરો આવી બધા ભેગા થઈને બેસે છે અને આખી આજુ કામ કરે છે કામ ખાલી પણ જે થવાનું છે પોતાને દેખાય રહી જાય છે એ રીતે એના કર્મ ના ઉદય ને નિમિત્ત થાય છે. કર્મ ના ઉદય ના જગત આખા જીવો બધા કર્મ ના અધીન છે. કર્મ ના આધારે ભેગા થાય છે. જો કર્મ સીધા હોય તો બાપ દીકરા ને સારું બને, અને કર્મ ખરાબ હોય કે એના વ્યાર હોય તો વ્યાર પૂરા થાય છે. કર્મ ના થિયરી પ્રમાણે છોકરો બાપ ને કલાક ગારો મળ્યો આવ્યા ની તો બાપ ને તને નીકળશે ત્યાં બધા કરે. અને બાપ જે ઘર મળે છોકરો કે શું દાવા મારી લઈ શકાય માટે. કમ્પ્લેન સાચી ફોરી વાર માટે નથી સાચી, કારણ કે ફોરી વાર સમજણ પડે નહીં. સમજણ પડે ફોરી માં કોઈ માણસ સમજણ પડે, બીજા લોકો સમજણ પડે નહીં. અને બીજા લોકો વાત કરી અર્થવગરની જેમ આજે હું અત્યારે વાત કરું છું કે આ રેગની પાસે કરવું તો યુઝલેસ છે. રેગને સમજાય નહીં આ વાત. આ વાત તમને સમજાય, ઇન્ડિયન છો તમે, બાય બર્થ યુ આર ઇન્ડિયન, પણ તમને સમજાય. કારણ કે રિવર્સને સમજી શકો છો તમે, તો એમ કહી શકો છો કે આ મારો ભાઈ છે ને તે પૂરો ભાવનો વેરવી છે, એવું કહી શકો છો. પૂરો ભાવનો વેરવી શું છે? પૂરો ભાવ સમજી ગયો ને, એવું કહે છે ને પૂરો ભાવ ભાઈ. આપણને ખબર પડે કે પૂર્વ જન્મ માં શું હતા, બધું ખબર પડે. સંજોગો બધા પાંચરા હોવા જોઈએ. તમે તમે નિહોન હતા ત્યાં સુધી યાદ રહી ના રે તમે? હા, કોઈ માણસ ને બાર રમ્યો તો ત્યાં સુધી યાદ રહી ના રે? કોઈ માણસ ચાર વર્ષ માં તો ત્યાં સુધી યાદ રહી ના રે? દુઃખ બધું જબરદસ્ત આવી ના પડે છે. દુઃખ આવે તો બંધ થાય, યાદગીરી પહોંચે. ઔરંગાબાદ ના એરપોર્ટ ઉપર બધી વાત છે. એટલે કોણ છે? માઇક્રોબાયોલોજીસ્ટ નો માઇક્રોબાયોલોજીસ્ટ 65 વર્ષ ની ઉંમર હતા. એ મને કે છે આખું જગત ગુજરાત ને માનતું નથી. એક હિન્દુસ્તાન એટલું માને છે, એટલે અમે માનીએ છીએ કે હિન્દુસ્તાન ભૂલું પડેલું છે. હિન્દુસ્તાને એને વોટિંગ તરીકે હિન્દુસ્તાન આપતું જ નથી. હિન્દુસ્તાન એટલે મેં કહ્યું તમે કેમ તપાસ કરવાયા છો? અમને તો શંકા રહે છે કે હિન્દુસ્તાન એ જાણતું છે, મારે કઈ તપાસ કરીએ. એટલે તપાસ એ બધા સંતો બધા બધા મળ્યો, એ બધા એમ કહેવા મળ્યા કે બે ભાઈ હોય એમાં એક સાથે લાખો રૂપિયા કમાય છે, એક પણ ખાવા મળતું નથી. એક ભાઈ આમ છે, એક છોકરો જન્મકાળ મરી જાય છે, એક જંગલો મૂક્યા છે, જીવતો રહે છે. આ બધા બહુ પૂરા વાત આમ તમે તમને સમજાયું નહીં? કારણ કે સમજાયું, પણ એ તો બધું ગોડની મરજી ગઈ હતી. શું કે છે? એટલે બધું પૂછી રાખ્યું, બધા સંતોનો પૂછી રાખ્યું. પણ હવે બની ગઈ, હવે શું કરવું? મને કહે છે તમારી પાસે કોઈ પુરાવો છે? અરે સમજાવો, એવો પુરાવો છે? કઈ કહે છે તો હું કાલે જાય 5 વર્ષ રહું. નહીં, 5 વર્ષ તો સાયન્ટિસ્ટ માણસ છે. મારી બિલીફ તો બહુ કિંમતી છે. કઈ બધા તમે સમજાવવા માંગતા નથી? ના, હું સમજાવવા માંગુ છું. અને તને બધું બેઝિક નોલેજ આપવા માંગુ છું. પછી ડિટેલ માં તું સમજી લેજે. શું કહ્યું? એટલે પછી મેં એને ફેર ના સમજાયો. આ તમે ડોક્ટર છો એટલે સમજી શકો. આ શરીર છે માણસ નું છે, કોઈ પણ જીવ નું, એ છે તે ઇફેક્ટિવ છે કે નહીં? ઇફેક્ટિવ છે એવું લાગે છે. એટલે માઇન્ડ ઇફેક્ટિવ છે કે નહીં? માઇન્ડ. અને સ્પીડ તમારા જોડે કોઈ અઘરું પડે તો ઇફેક્ટિવ કરી તમને કેમ લાગે છે? બોડી ઇફેક્ટિવ લાગે છે. પછી માઇન્ડ અને સ્પીડ ઇફેક્ટિવ લાગે છે ને? લાગે છે ને? દુનિયાને સમજાયો તાર મને કે છે ઇફેક્ટિવ છે એ હું કહું કહું છું, પણ એમાં મારે બોલે છે ને બધો છે, પણ ઇફેક્ટિવ પછી પાછા બધું પૂછવા પડ્યો કે આ ઇફેક્ટિવ દેખાય છે પણ ગર્ભમાં હોય ત્યારે ઇફેક્ટિવ ક્યાં હોય છે કે છે? ગર્ભની અંદર જે હોય છે ત્યાં ક્યાં રીતે ઇફેક્ટિવ હોય છે? મેં એને કહ્યું કે એક ભાઈને ચીગડું વાગેલું ગર્ભાશય પર, ગાયનું ચીગડું, કે બચ્ચાની આંગળી સહેજ બહાર દેખાવા મળી, તદ્દન બહાર આવેલ નહીં પણ ચામડી બરોબર થઈ ગયેલી, એટલે બ્લડ બધું નીકળ્યા જ કરતી બોરસદના જે મિશનરી હોસ્પિટલમાં હતા ડાક્ટરો, તે બધા આવ્યા અને ઘર બંધ કરવા માટે બધા બહુ ઉપાય કર્યા. વાઘની અંદર ધકેલે પાણી લઈને એ જ રહી થઈ જાય, વાઘની દબાણી ધકેલે અંદર તો પછી એવી રહી થઈ જાય. એટલે પછી કંટાળ્યા અને પછી આ લોહી બંધ થાય નહીં, કોઈ રસ્તો ગળે નહીં, વાઘની અંદર જાય તો લોહી બંધ થાય. એટલે એમને લાગ્યું કે આ કેસ બધો ફેલ થશે. એટલે અમારે એક ભાઈ આવ્યો, એ ગયેલા દોશીમાં હતા સિત્તેરગઢમાં, ત્યાં જ ડોક્ટર શું કે છે, ડાક્ટરો તમે એક જગ્યાએ બેસી જવા આવે, આ કામ તમારું ન હોય, આ કામ તમારું છે કે છે. એટલે ડાક્ટર બધા ભાઈ શું કે છે, અરે ભાઈ કહ્યું આ તમારું કામ નથી, તે એમનું પોતાનું કામ છે કે એને શું સમજવું પડશે? અત્યારે પેટી લાયા નથી કહ્યું કે એ તમારે જવાબ નથી કહેતો, એ અત્યારે પેટી ખોરા લાગશે. શું કરે? પછી તમે બાઈ જઈને શું કર્યું અંદર જાણો છો? એક દિવસ જ આવ્યો, તમે દિવસ જોયેલો નહીં મને લાગે છે. તમારે જન્મદિવસ એમાં દીવો નતો ખરીઓ, જેમ ચીની ચીની ના હોય જય ચીની ના હોય એવો ખરીઓ, એ ખરીઓ સળગાયો ગાચર નો. અને પછી એક પછી એક સોય લીધી ગાચર, અને સોય છે ઘડિયા ધરી થોડા લાઈટમાં, અને ગરમ થઈ જાય તો પોતે જોઈ લીધી, વધારે સુધી ગરમ નથી ને, અને પછી બિલકુલ માઇ નથી, ત્યાં બચ્ચાના માંડાવી ત્યાં નથી બેઠું નથી ખાલે, એમ એક ઇફેક્ટિવ છે બોડી. તમે ખબર ને, અગર તો બધા મરતું ખાય નહીં તો અંદર અંદર એ થાય હાલે, તો ઇફેક્ટિવ છે. એટલે મને કહે છે કરેક્ટ છે, ઇફેક્ટિવ છે 100%. કારણ એને સમજાવ્યું કે ઇફેક્ટ એ પોતાનું પરિણામ છે, ઇફેક્ટ એ પરિણામ છે, તો શેનું પરિણામ છે? એ કોઝિટ પરિણામ છે કે નહીં? આ કોઝિટ પરિણામ છે તો કોઝિટ ક્યારે કરે છે? તારે કહે છે કરેક્ટ કોઝિટ જેમ ફેક્ટ, ઇફેક્ટ જેમ કોઝિટ, કોઝિટ જેમ ફેક્ટ, ફેક્ટ જેમ કોઝિટ, એ જ રીતે પુનર્ધર્મ ચાલ્યા છે. આપણે સમજાવ્યું વાત? એ જેમ સમજાવ્યું કે ગુસ્સીમાં શું કરું ત્યારે વાત કરું ને, સાચી વાત કોણ જોઈ કરી શકે? બાકી એ ફોરેન ના લોકો સમજી ના શકે, બુદ્ધિ પહોંચી શકે એ વસ્તુ નથી આ, અને આ બુદ્ધિ બની વસ્તુ વિષય નથી આ. તમે સમજો પૂછે તમે, એટલે આપણે ડેવલપ પૂરું છીએ, આપણે આ બધા કરતા ડેવલપ આપણે વધારે છીએ, અને જે ડેવલપ હોય તે જુઠ્ઠા લુચ્ચા બધી એ હોય, અંદર ડેવલપ જુઠ્ઠા લુચ્ચા.